سورة منافقون بسم الله الرحمن الرحيم شروع کرو چھو رحمان ان الرحیم اللہ نا نام تھی اذا جاءك المنافقون قالوا نشهد انك لرسول الله والله يعلم انك لرسوله والله يعلم انك لرسوله والله يشهد ان المنافقين لكاذبون اے رسول جے وقت منافقو دمبیو ڈھونگیو کھوٹو دیکھاو کرنا راو تاری پاسے آوے چھے تیارے کہے چھے کہ امیں ساکشی آپیے چھئے کہ بے شک तू अल्लाह नो रसूल छे अने अल्लाह तो जाने छेज के बेशक तू तेनो रसूल छे पण अल्लाह आ वात नी साक्षी आपे छे के आ दांभिको मुनाफिको तेम कहवामा चोक्कस जूठा छे فصدوا عن سبيل الله إنهم ساء ما كانوا يعملون تمنے پوتانی جھوٹی زبانوں نے ڈھال بناوی لی دی چھے جے تھی لوکوں نے اللہ نا رستہ تھی اٹکاوے بے شک جے ورتن تے وہ کرے چھے تے گھنوج بورو چھے ذلك بأنهم آمنوا ثم كفروا فطبع على قلوبهم فهم لا يفقهون آ اے ماتے کہ جے وہ جاہر ما ایمان لاویا انے پاچھا نہ ماننا را ناستک بنی گیا ہوئے تیمنا دیلو پر مہور ماری دیوا ما آوی چھے جے تھی تیو کائیں پن سمجھتا نہ تھی وَإِذَا رَأَيْتَهُمْ تُعْجِبُكَ أَجْسَامُهُمْ وَإِن يَقُولُوا تَسْمَعْ لِقَوْلِهِمْ كَأَنَّهُمْ خُشُبٌ مُسَنَّدَةٌ يَحْسَبُونَ كُلَّ صَيْحَةٍ عَلَيْهِمْ هُمُ الْعَدُوُّ فَاحْذَرْهُمْ قَاتَلَهُمُ اللَّهُ أَنَّى يُؤْفَكُونَ انے جارے تو تیمنے جوئے تو تیمنا بہارنا શરીર તને સારા દેખાશે અને જો તેઓ વાતો કરે તો તું તેમની વાતો ધ્યાન દઈ સાંભળશે પણ તેઓ એવા ખાલી છે જેવા કે લુગડા પહેરાવી ભીતને અટકાડી ઊભા કરેલા લાકડાના ઢીમચા તેઓ દરેક ચીખને એવી ધારે છે કે તેમની જ ખિલાફ છે એજ તારા દુશ્મન છે માટે તેમનાથી સાવચેત હોશિયાર રહે અલ્લાહ તેમને ગારત કરે તેઓ ક્યાં બહેકી જાય છે જ્યારે તેમને કહેવામાં આવે છે કે આવો અલ્લાહનો રસૂલ તમારા માટે બક્ષિશની દુઆ કરે તો તેઓ પોતાના માથા ફેરવી લે છે અને તું તેમને જોશે કે તેઓ અભિમાનમાં પીઠ ફેરવી ચાલ્યા જાય છે માટે તું તેમના હકમાં બક્ષિશની દુઆ માંગે કે ન માંગે એ સરખું જ છે અલ્લાહ હરગિઝ તેમના ગુના માફ કરશે નહીં. બેશક અલ્લાહ હુકમ ભંગ કરનારા લોકોની રાહબરી નથી કરતો, સાચો રસ્તો નથી દેખાડતો. આ એ જ લોકો છે કે જેઓ અંસારોને કહે છે કે અલ્લાહના રસૂલ પાસે જે મુહાજરીન લોકો છે તેમના પર તમારા પૈસા ખર્ચો નહીં, અહીં સુધી કે તેઓ કંટાળીને વિખેરાઈ જાય. જોકે આસમાનો તથા જમીનના ખજાના અલ્લાહના જ છે, પણ મુનાફિકો ઢોંગીઓ તે સમજતા નથી. ليخرجن الأعز منها الأذل ولله العزة ولرسوله وللمؤمنين ولكن المنافقين لا يعلمون. તેઓ કહે છે કે જો અમે મદીના પાછા ફરીને જઈએ તો ત્યાંના આબરૂદાર લોકો ત્યાંના જલીલ લોકોને જરૂર કાઢી મૂકશે. જો કે સાચે સાચી ઇજ્જત અલ્લાહના માટે છે અને તેના રસૂલના માટે અને મોમિનો માટે, પણ મુનાફિકો તે જાણતા નથી. એ ઈમાન લાવનારાઓ, ખબરદાર, તમને અલ્લાહની યાદથી ન તમારી માલો દોલત ગાફિલ કરવા પામે ન તમારી ઔલાદ. અને જે એવું કરશે તેઓ જ નુકસાન ભોગવનારા છે. અને અમોએ તમને જે આપ્યું છે તેમાંથી કાંઈક અમારી રાહમાં ખર્ચ કરો, એ પહેલા કે તમારામાંથી કોઈનું મોત આવી પહોંચે. પછી તે કહેવા લાગે કે એ મારા પાલનહાર, તે મને બીજો થોડોક મોકો મહોલત કેમ ન આપી કે જેથી હું દાન ધર્મ કરતે અને હું નેક બંદાઓમાંથી થઈ જતે. અને અલ્લાહ કોઈ જીવને જ્યારે કે તેનું મોત આવવા લાગશે હરગિજ મોકો કે મોહલત નહીં આપે. અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ જાણકાર છે.